રાખે દાઈ રાહે તમકારણે રે પ્યારા પ્રાણ આધાર નાથ આવો મારે ઓ રડે તમકારણ રે પ્યારા પ્રાણ આધાર નાથ આવો મારે ઓ રડે મારે તમ સંગ પુરાણ પ્રીતડી મારે તમ સંગ પુરાણ પ્રીતડી તેણે વિશ્વાસ મારે થયો સરવે સંસાર નાથ આવો મારે ઓ રડે તેણે વિશ્વાસ મારે થયો સરવે સંસાર નાથ આવો મારે ઓ રડે મુક્તાનંદ ના શ્યામા સુજાણ છો મુક્તાનંદ ના શ્યામા સુજાણ છો હવે શો કહો રે ઘણો વાર માવાર નાથ આવો મારે ઓ રડે હવે શો કહો રે ઘણો વાર માવાર નાથ આવો મારે ઓ રડે ગોપીનાથ આવો મારે ઓ રડે ગોપીનાથ આવો મારે ઓ રડે સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષરના વાસી વાલો આવ્યા એમની પર અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર નવગંધર્તીમાં સ્વામી છત્રાયા ચાલે રાજ અક્ષરના વાસી વાલો આવ્યા એમની પર નવખંડ ધરતી માં સ્વામી છતરાયા ચાલે રાજ અક્ષર ના વાસી વાલો આવ્યા અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો હરિજનો ને કોલ કલ્યાણ રાજ અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર હરિજનને કોલ કલ્યાણનો આવ્યો રાજ અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર પાંચ વર્તમાન પાડે ભાઈઓ ને ભાઈઓ પાંચે વર્તમાન પાડે ભાઈઓ ને ભાઈઓ હરિજન સંગે કીધી સાચી સગાયો રાજ અક્ષર ના વાસી વાલો આવ્યા અવની પર હરિ હરિ જન સંગે કીધી સાચે સગાયો રાજ અક્ષર ના વાસી વાલો આવ્યા અવની પર ભાયો દેખીને ભાયો છે તે રાજાલે ભાઈઓ દેખીને ભાઈઓ છે ડેરા ચાલે પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાજ અક્ષર ના વાસી વાલો આવ્યા યવની પર પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ અક્ષર ના વાસી વાલો આવ્યા અવની પર દેવના દેવ વાલો ધામના ધામી દેવના દેવ વાલો ધામના ધામી પ્રગટ પ્રભુ સજાનંદ સ્વામી રાજ અક્ષર ના વાસી વાલો આવ્યા અવની પર પ્રગટ પ્રભુ નો નામ સહજાનંદ સ્વામી રાજ અક્ષર ના વાસી વાલો આવ્યા અવની પર પ્રેમાનંદ નો વાલો આનંદકારી પ્રેમાનંદ નો વાલો આનંદકારી પ્રેમાનંદ નો વાલો આનંદકારી પ્રેમાનંદ નો વાલો આનંદકારી પોતાના જનની વાલે લાજ વધારી રાજ અક્ષર ના વાસી વાલો આવ્યા અવની પર પોતાના જનની વાલે લાજ વધારી રાજ અક્ષર ના વાસી વાલો આવ્યા અવની પર અક્ષર ના વાસી વાલો આવ્યા અવની પર અક્ષર ના વાસી વાલો આવ્યા અવની પર ઘનશ્યામ મહારાજ ની જય. થ્રી ફાઇવ ફાઇવ 355 સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ સુખદાયક રે સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ જેનો સ્વામી નારાયણ નામ છે જેનો સ્વામી નારાયણ નામ છે જેને ભજન રે પામે ભવ જળ પાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ જેને ભજન રે પામે ભવ જળ પાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ જેના દર્શન ઈચ્છે મહામુનિ જેના દર્શન ઈચ્છે મહામુનિ એક કરુણા નિધિ રે પ્રભુ પરમ ઉદાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ કરુણા નિધિ રે પ્રભુ પરમ ઉદાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ હેવાલે કળી મધ્ય અતિ કરુણા કરી વાલે કરી મધ્ય અતિ કરુણા કરી ધાર્યો દ્વિજ કુલ રે ગુણ નિધિ અવતાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ સાજો દ્વિજ કુળ રે ગુણાનિધિ અવતાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ હેવાલે સત યુગ સમ ધર્મ સ્થાપિયો વાલે સતયુગ સમ ધર્મ સ્થાપિયો હેટાળ્યા નિજ જનના મનથી મદ માર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ શરો એનો જે જની ધો આશરો તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ શે તો તરી ગયા રે ઉરા સહિત સંસાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ હે મુક્તાનંદ કહે મહિમાયા મુક્તાનંદ કહે મહિમાયા પાર છે મુક્તાનંદ કહે મહિમાયા પાર છે મુક્તાનંદ કહે મહિમાયા પાર કરે નિષદિન રે નીતિ નિગમ પોકાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ સરે નિષદિન રે નીતિ નિગમ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ હે સુખદાયક રે સ્વામી સજાના

સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી યસ્યાસ્તિ વે મંગલ નેત્રે મંગલ દે ચ દુર્વિલસિતા નૃણાં પર મંગલ વક્ર મંગલ શ્યાખિલ મંગલ સ્વયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન્મંગલ. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. તમને અવાજ આવે છે ભાઈ? તો કેમ, સાઈડના સ્પીકરો ચાલુ કર્યા છે? સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 51મું. આત્મસત્તા રૂપે રહે તેના લક્ષણનું. સંવત 1880ના ચૈત્રવદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. થોડાક શબ્દો અઘરા છે, આમ સરળ છે, અને પાછું છેલ્લે પૂછશું એટલે થોડું થોડું યાદ રાખજો. પછી શ્રીજી મહારાજે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, કોઈક સમયમાં તો જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે અતિશય સુખ થાય છે અને કોઈક સમયમાં તો સુષુપ્તિમાં જાય છે તો પણ ઉદ્વેગ મટતો નથી, તેનું શું કારણ છે? એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા તેમણે એ પ્રશ્નનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો રજોગુણનું બળ વૃદ્ધિ પામી જાય છે, તે સુષુપ્તિમાં પણ તમોગુણ ભેળો રજોગુણનો વિક્ષેપ રહે છે, માટે સુષુપ્તિમાં પણ અસુખ રહે છે, માટે ગુણનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો રહે નહીં, અને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે જ સુખી રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે આત્મસત્તા રૂપે રહે તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શિવ બ્રહ્મા જેવા કોઈ સમર્થ કહેવાય નહીં, એ તો નારદ જેવાના પણ ગુરુ છે, અને એ જેવા બ્રહ્મ સ્વરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું કઠણ છે, તો પણ દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર દીક્ષા અને ધ્યાન એ 8 જો ભૂંડા થયા તો તેને યોગ્ય કરીને એ શિવ બ્રહ્મા જેવાને પણ અંતરમાં અતિશય દુઃખ થયું, માટે ગમે તેવો નિર્ગુણ હોય અને આત્મસત્તા રૂપે રહેતો હોય ને જો તેને ભૂંડા દેશાદિકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય. માટે મોટા પુરુષની બાંધેલી જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલા ગ્રહસ્થ હરિભક્ત છે તેમને ગ્રહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલી બાહ્યો હરિભક્ત છે તેને બાહ્યોના ધર્મ પ્રમાણે વર્તવું, અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય, અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય. શા માટે? જે પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય, તેમાં કોઈ રીતે બાધ આવે એવું ન હોય, ને સુખે પડે એવું હોય, ને તેથી ઓછું અધિકું કરવા જાય તે કરનારો જરૂર દુઃખી થાય. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળાદિકને વિશે રહ્યો છે, અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ તેને ભૂંડા દેશાદિકનો યોગ થયો છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 51મું વચનામૃત જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. પરત ભગત, હલો આજ બધા આપણે આખી સભાનો વારો લેવા. ફળ આખું કહી દીધું તમે. કિરીટ ભગત, હલો. પુરુષો નહીં કરવાનું બેને. હલો મોટા ભગત, કકાણી ભગત. Thank you. એટલે સાર તો એટલો દેખાય છે આમાં કે સત્પુરુષની આજ્ઞામાં રહેવું. આમ આમ ત્રણ વસ્તુ આપી છે આમાં, જો તમે શરૂઆતથી જો મહારાજે આત્મસત્તા રૂપે આ વચનામૃતની વાત છે. પહેલાં ખાલી આમ આપણે સારાંશ જોઈ લઈએ. આત્મસત્તા રૂપે રહે તો મહારાજ કે આત્મસત્તા રૂપે તો બ્રહ્માદિક રહેતા હતા, તો એ વિક્ષેપને પાયમાં એની જેવા કોણ હોય એમ, બ્રહ્માજી તો એ તો બ્રહ્મ સ્વરૂપે વર્તતા હોય તોય વિક્ષેપને પાયમાં. તો તો દેશકાળાદિક સારા સેવાય, તો સારા દેશકાળ કોને કહેવાય? તો સારા દેશકાળાદિક સેવવા માટે ઉત્તમ ઉપાય બતાવ્યો મહારાજે કે સત્પુરુષની જે બાંધેલી મર્યાદા છે એ મારી. પણ એમાં પહેલાં મહારાજે એમ કીધું કે ભગવાનની અને સત્શાસ્ત્રની મર્યાદા પ્રમાણે, બરાબર, ભગવાન સત્શાસ્ત્ર અને સત્પુરુષ ત્રણેય કીધા. અને પછી મહારાજે બે કાઢ નાખ્યા, ભગવાન કાઢ નાખ્યા અને સત્શાસ્ત્ર કાઢી નાખ્યું. અને છેલ્લે મહારાજે એમ કીધું કે સત્પુરુષની બાંધેલી મર્યાદા હોય એ પ્રમાણે રહે તો એ જ આત્મસત્તા રૂપે રહ્યો છે. એમાં તમને સમજાણું કઈ? પ્રવીણબેન કઈ સમજાણું હોય તો ભગવાનને આમ ત્રણેય વાત કરી. પહેલાં એમ કીધું કે ભગવાન સત્શાસ્ત્ર અને સત્પુરુષની જે મર્યાદા છે એ પ્રમાણે બધાએ રહેવું, ગ્રહસ્થે ગ્રહસ્થની મર્યાદા પ્રમાણે, ત્યાગીને ત્યાગી પ્રમાણે ભગવાને જે મર્યાદાને બાંધી. અને છેલ્લે મહારાજે સારાંશમાં શું કીધું? છેલ્લો આખો ફકરામાં સત્પુરુષ જ લઈ લીધા, એમાં ક્યાંય ભગવાન ન આવવા દીધા અને સત્શાસ્ત્ર ન આવવા દીધા. તો પણ ભગવાનની મર્યાદામાં ન રહે અને સત્પુરુષની મર્યાદામાં રહે તો તો એ તો ખોટ જ કહેવાય. એટલે એનો અર્થ એમ દેખાય છે કે શાસ્ત્રો છે એમાં તો અઢળક મર્યાદાઓ છે, અને ભગવાન હોય ત્યારે તો એની તો એ સમય અલગ હોય. પણ સત્પુરુષ એવા છે કે સમયને અનુરૂપ શાસ્ત્રોમાંથી પોતે પોતાના જીવનમાં પોતે ચરિતાર્થ કર્યું હોય અને જીવને ક્યું સુખકારી થશે અત્યારે એવો ક્યાંક ઉપાય એ જ એ પ્રમાણે જ ઉપાય બતાવતા હોય. શાસ્ત્રો તો માનો કે મહારાજે અત્યારે બધું એમાં કંઈ ફાયફાર થઈ શકે એમ આપણે એ પ્રમાણે જ રહી એવું છે બધું, મહારાજે આજ્ઞા કરી શિક્ષાપત્રી પ્રમાણે. તો પણ ઘણી વાર સંતો છે એવા મહાન સંત હોય, મોટા સંત હોય, પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યું હોય, સ્થિતિએ પહોંચેલા હોય, એ આપણને કેમાં સુખ થાય, કેવી રીતે આજ્ઞા પાળી તો સુખ થાય એ પ્રમાણે આપની આજ્ઞાને બતાવે. તો મહારાજ કે એ પ્રમાણે વર્તવું, ભલે આમાં શાસ્ત્રમાં આમ કીધું હોય, ઓલામાં આમ કીધું હોય, પણ અંતે સત્પુરુષે, પણ સત્પુરુષને ઓળખવા બધાને નહીં માન લેવાના. સત્પુરુષ તમે તો ભાળો કે ભાઈ આ ભગવું એટલે કે આપણે સત્પુરુષ, તો એમ નહીં. સત્પુરુષ તો કોને કહેવાય? કે જેને એક સત એવા પરમાત્મામાં લાગેલા હોય, સત્શાસ્ત્રોનું જેણે અધિક સારી રીતે શ્રવણ મનનની દિધ્યાસ કર્યો હોય, જીવનમાં સાક્ષાત્કાર કર્યો હોય, એવા સત્પુરુષ જે એકાંતિક સ્થિતિએ પહોંચ્યા હોય એવા સત્પુરુષ, એની જે આજ્ઞા હોય એ પ્રમાણે એની મર્યાદામાં રહેવાનું કીધું. સરસ આ વચનામૃત બહુ આમ સૂક્ષ્મતાથી ઉપાડ્યું છે અને અંતે એટલું મહારાજે સરળતાથી, તો જીવનનો સાર છે આમાં. માણસ છે ને, માણસ કોઈની કોઈ એક સ્થિતિમાં વર્તતો હોય, કાં જાગ્રતમાં હોય, કાં સ્વપ્નમાં હોય, અને કાં સુષુપ્તિમાં હોય, અને એનું ફેરા કરતું હોય પાછું ત્રણેય અવસ્થા. પછી જાગ્રત હોય તો જાગ્રતમાં, જાગ્રતમાં સુષુપ્તિ બે અવસ્થા આવે, સ્વપ્ન અવસ્થા આવે, અને સ્વપ્નમાં હોય તો એ પાછું એમાં જાગ્રતમાં જતો હોય અને સુષુપ્તિમાં જતો હોય, અને સુષુપ્તિમાં હોય તો એ પાછું જાગ્રતમાં જતો હોય અને સ્વપ્નમાં જતો હોય, આવું થયા કરતું હોય. એટલે મહારાજે અહીંયા ઉપાડ્યો, પ્રશ્ન ઉપાડ્યો છે સુષુપ્તિથી, કે જે સુષુપ્તિમાં જાય છે ત્યારે તો સુખ સુખ થઈ જાય છે. તો આમ સુષુપ્તિ અવસ્થા આવે કેને લઈને, તો એના ગુણના પ્રભાવ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, ત્રણ ગુણ અને ત્રણ અવસ્થા. સત્વગુણ છે એ જાગ્રત અવસ્થામાં વર્તે, જાગ્રત અવસ્થા હોય એમાં સત્વગુણ વર્તે, પછી સ્વપ્નમાં રજોગુણ અવસ્થા હોય અને સુષુપ્તિમાં તમોગુણ હોય. તો મહારાજે કીધું કે તમોગુણમાં તો અતિશય સુખ હોય ને, તો તમોગુણ છે એ તો ક્રોધ ને અતિ મૂંદ અતિ અંધધંધપણું ને આ બધું છે, એ તમોગુણ કહેવાય ને, એમાં સુખ હોય. પણ અહીંયા મહારાજે અહીંયા લીધું, આમાં ઊંડા ઉતરશો ને તો વધારે ઓલું થશે, પણ એમાંય તમોગુણ હોય ને, પણ એમાં જે આપણને અસુખ વર્તે છે એ શેને લઈને વર્તે છે, હે, એમાં રજોગુણ છે. એકોય ગુણ એકલો નથી રહી શકતો ક્યારેય, મિથુન વૃત્તિ એને એમાં શાસ્ત્રમાં શબ્દ વાપર્યો છે, મિથુન વૃત્તિ, એ કોઈને કોઈ બીજા ગુણની સાથે ને સાથે જ હોય, એકલો ક્યારેય ન હોય. સત્વગુણ હોય તો એની સાથે કાં રજોગુણ કાં તમોગુણ હોય જ, સત્વગુણની માત્રા વિશેષ હોય, ઓલાની માત્રા અતિ અલ્પ હોય. તો જ્યારે જાગ્રત અવસ્થા હોય તો માણસ એકદમ નેત્રથી બધું જો કરતો હોય, અને જાગ્રત અવસ્થાને એમ કીધું છે વિશ્વાભિમાની, એને કીધું વિશ્વાભિમાની, આખા વિશ્વને પોતાનું કરી લેવા માગતો હોય, જે ભાળે નહીં પોતાનું, હું થતું હોય, એને આ દેહ છે તે મારું, અને દેહને હંમેશા પોતાને પોતે જ માનતો હોય, દેહ જ હું છું એમ માનતો હોય જાગ્રત અવસ્થામાં. અને એ જાગ્રત અવસ્થામાંથી એ બધી જગ્યાએ વર્તતો હોય, પણ અખંડ એને જાગૃતિ ન હોય. જાગૃતિમાં છે એમાં સત્વગુણ પ્રધાન છે, તો એમાં થોડુંક સુખ એને થવું જોઈએ, પણ જાગૃતિમાં એને દુઃખ દેખાય છે. આપણે બધા જાગીએ છીએ ને, જાગીએ છીએ તો જાગીએ છીએ તો સુખ હોય છે, તે ના ના તોય દુઃખ હોય. ઘણીવાર અહીંયા મહારાજની આગળ કથા સાંભળતા હોય ને, જો મનમાં ક્યાંક સ્ટોર ને સ્ટોરમાં આવી ગયો ને, સ્ટોરમાં કોઈ નબળો માણસ આવી ગયો હોય ને, એ દેખાઈ ગયો હોય ને, કંઈ એકાદી વસ્તુ લઈ ગયો હોય ને, એની સાથે વઢવડથી હોય ને, યાદ આવી ગયું હોય તો કાન શું કરતા હોય, કથા સાંભળતી હોય, આંખો શું કરતી હોય, સાધુન દર્શન કરતા હોય, પણ ઓલો અંદર રજોગુણ આવી ગયો, ન્યાય ગયા ને, એ રજોગુણ, રજોગુણે પ્રવેશ કર્યો એટલે સત્વગુણની અંદર ડોળી નાખ્યો, અને ડોળી નાખ્યો એટલે શાંત થઈ ગયો, દુઃખ જ આવે, દુઃખ ઊભું થાય છે રજોગુણમાંથી આવે છે, સત્વગુણમાંથી સુખ મળે છે, રજોગુણમાંથી દુઃખ મળે છે. અને આમ તો મહારાજાએ તમોગુણ નહીં કીધું, તો તમોગુણ ને સત્વગુણ છે ને એમાં આમ તો સુખ મળતું નથી, ક્યાંય શાસ્ત્રોમાં એમાં સુખની અનુભૂતિ કીધી, સુખની અનુભૂતિ એને જીવને થાય છે, સુખ હોતો નથી જાગ્રતમાં, સુખ નથી હોતું સત્વગુણમાં. જ્યારે જીવ જાય એટલે જાગ્રત જીવ હોય તો એને સુખની અનુભૂતિ થાય છે કે મને ક્યાંક સુખ મળ્યું, પણ સુખ એને અનુભવાતું એમ, સુખ હોતું નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં વાત એવો આવે છે કે આ જગતમાં જગતમાં સુખ છે એવું લખ, માયામાં સુખ છે એવું ક્યાંક શબ્દ છે, કે માયામાં સુખ છે એવું તો છે જ નહીં એમ લખ્યું જ નથી. હા, માયામાં સુખ છે એ દુઃખ વિનાનું હોય નહીં, માયામાં સુખ છે એ દુઃખ વિનાનું હોય નહીં, એવો શબ્દ, રાઈટ શબ્દ. એટલે એ જ થયું, આપણને ક્યારેક સુખની અનુભૂતિ જાગ્રતમાં થતી હોય કે હાલો આજે તો સ્ટોરે ગયા કિરીટભાઈ ને અમિતભાઈ બે, અને આજે જોરદાર વકરો થયો, તો કેમ થાય? સુખ થાય કે ન થાય? અમિતભાઈ સુખ થાય કે ન થાય? પણ ના પાડી જો, હે આમ આમ હાંજે હાંજે હાંજે કેટલી બે રોટલી વધારે આવી શકે? પણ ગુણાતીતાનંદ સ્વામી ના પાડી છે એમાં સુખની પાછળ સુખ, ઈ સુખ છે એ દુઃખ વિનાનું ન હોય, એમાં દુઃખ સમાયેલું જ છે, દુઃખ નથી દેખાતું. પણ જે ઓલું બહુ ભયંકર દુઃખ હતું ને, એટલે સત્વગુણનો સંબંધ આવ્યો ને, એટલે ઓલું દુઃખ થોડુંક હળવું થયું. માથે બહુ ઝાઝો વજન મૂક્યું હોય 50 પાઉન્ડનો આપણે લઈને હાલતા હોય, એમાંથી કોઈ 10 પાઉન્ડ લઈ લીધો તો શું થાય? થોડીક હળવાશ લાગે. ઓ સુખ થયું, ઓ સુખ. પણ ઓલો 40 પાઉન્ડ તો ઉપર ભાર છે એનું શું? પણ એનો ભાર આપણને પછી દેખાય નહીં. એટલે આ ગુણમાં એવું છે, એક એક ગુણ એવા છે અને એની અંદર દુઃખ રહેલા છે. સુખની અંદર આપણને જાગ્રત અવસ્થામાં સુખ આવે એ પણ દુઃખ વગરનું હોય જ નહીં, એમાં દુઃખની અનુભૂતિ આવે જ. મહારાજ વખતે સર્વ નિવાસાનંદ સ્વામી હતા, તો એ અમદાવાદ દેશમાં હતા કે પછી વડતાલ દેશમાં છે? પછી ગોપાળાનંદ સ્વામી પાસે એને અમદાવાદ દેશમાં, એટલે ગોપાળાનંદ સ્વામીની પાસે એને જવું હતું દર્શન સમાગમ કરવા. એટલે સહેજે ગુરુને પૂછ્યું, પણ મહારાજશ્રીને બધા રોકે, થોડાક વ્યવહારે હોશિયાર હશે, ડાયા હશે, અને ગોપાળાનંદ સ્વામીને સમાગમ કરવા સ્વામીની પાસે રહી તો સુખ ને આપણે સંત બધું થાય એમ. સ્વામીની પાસે રહી એ તો માહોલ જ અલગ હોય, સ્વામીનું તો નિષ્ણાંત એની એમ. ભાઈ બીજા સંતો કહે કે ભાઈ હવે તું ત્યાં છો એની કરતા અહીંયા કેટલું બધું મંદિરનું કામકાજ છે, આમ છે આમ છે આમ છે બધી વાત કરે. પણ સર્વ નિવાસાનંદ સ્વામી કે વાત સાચી છે, પણ હવે મને એમની ઈચ્છા થાય છે હું સ્વામી પાસે જાઉં, ઘણા વર્ષ સેવા કરી તો હવે સ્વામી પાસે જઈને સેવા સમાગમ કરું અને ત્યાં સેવા કરીશ એમ. છેલ્લે મહારાજશ્રી સુધી સંતોએ સમાચાર પહોંચાડ્યા અને મહારાજશ્રીએ બોલાવ્યા અને મહારાજશ્રીએ કીધું કે સ્વામી કે તમે આપ જવાનું વિચારો છો? તો કે હા મહારાજ, કે હવે તમે રજા આપો તો સ્વામીની પાસે જઈ અને સમાગમ કરું, ન્યા સેવા કરીશ. પણ હવે તમે ન્યા શું ભાળી ગયા છો? કે એટલે સ્વામી આમ થોડું કામ કીધું કે તમે સ્થાન ફેરવો છો, ન્યા શું એવું આમ ભાળી ગયા? તમને એવું હોય તો અહીંયા અમે તમને મહંતાઈ તો છે જ, મહંતાઈ આપી પાછી એમ હરખી, અને સાથે સાથે 60 જોડી ચરણાવિંદ આપીને આ આપીને આ આપીને આવું બધું આગ્રહ કર્યો મહારાજશ્રીએ. હો આવો આગ્રહ કર્યો તો સર્વ નિવાસાનંદ સ્વામી કે મહારાજ તમે આ બધું આપો તમારો રાજીપો છે, બહુ સારી વાત છે. પણ હવે મને તમે 60 જોડી ચરણાવિંદ આપશો કે આ પ્રસાદીને આપશો કે આ મહંતાઈ આપશો તો એ બધું આપો તો ગોપાળાનંદ સ્વામી જે એની બાજુમાં રહેવાય ને એ જે માહોલ મળે એ માહોલ તો મને આ બધું મળ્યા પછી મળશે? ન મળે, થાય શક્ય જ નથી. સ્વામીનું સાનિધ્ય જ એવું હોય. એટલે આ તો ખાલી એક સમજવા માટેનો દાખલો છે. એટલે ગમે એટલો સુખ આ લોકનું મળે તો એ દુઃખ વગેરેનું હોતું નથી. તો આ ત્રણેય અવસ્થા છે. અહીંયા મહારાજે એમ લીધું કે જ્યારે જીવ સુષુપ્તિમાં જાય છે, એટલે એક વચનામૃતમાં મહારાજે કીધું સુષુપ્તિમાં જાય એટલે નિંદ્રા. આ જીવને એક આ જગતની અંદર એક કોઈ સુખ તમને દેખાય નહીં ક્યાંય, પણ એક સુખ છે ને અતિ ઉત્તમ સુખ છે, તરત સુખ્યો જીવ સુખ્યો થઈ જાય. કયો? નિંદ્રા. ગમે એટલો આમ દુઃખ હોય, આમ થાકી ગયો હોય, એટલે બ્લેક ફ્રાઇડેનો સમય હોય અને 24 કલાક સ્ટોર ખુલ્લા રાખ્યા હોય તમે, અને આમ પછી આમ એકદમ થાકી ગયા હોય, પણ સુવો તો શાંતિ શાંતિ થઈ જાય. બીજું કે ગમે એવી ઉપાધિ હોય, કેટલું બધું મનમાં ઉદ્વેગો હોય, ક્યાંક ઘણી વાર ક્યાંક વ્યવહારિક અથડામણો થયેલી હોય, બહુ મુશ્કેલી હોય, એટલી તંદ્રા થઈ ગયા હોય, અને ઊંઘ આવી તો હે હાલો ક્યાંક વાગ્યું હોય, સારી આમ બરાબર આપણા શરીરમાં ક્યાંક અંગભંગ થયા હોય અને ઊંઘ આવી જાય તો ઓલો દુખાવો મટી જાય, ઓલી જે પ્રોબ્લેમ હોતા બધા સોલ્વ થઈ ગયા, કાંઈ સોલ્વ ના, તો એ શાંતિ થઈ જાય છે. કેમ એ કેમ હશે? મહારાજે એક બહુ સરસ કીધું, સુષુપ્તિમાં કેમ? તો સુષુપ્તિમાં જીવ ક્યાં જાય છે? હૃદયની વિશે. હૃદયની વિશે મહારાજ ક્યાં રહ્યા છે? હૃદયમાં. હૃદયે જીવ વજીવે, એટલે જીવ છે એ ભગવાનથી અતિ નજીક ત્યારે થાય છે, અજ્ઞાનતામાં, ખબર નથી એને, અજ્ઞાનતામાં નજીક થાય છે. ઓલું ટાઢું વાસણ હોય, ટાઢું વાસણ અંદર ક્યાંક બરફ ભરેલો હોય ને એનીથી આમ નજીક જાવ તો ટાઢું લાગે ને, અને આમ ગરમ બહુ હોય અંદર ગરમ ભરેલું એની નજીક જાવ તો એ ગરમ લાગે. એમ અજ્ઞાનતામાં પણ ભગવાનનો સંબંધ થાય એટલે જીવને સુખની અનુભૂતિ થાય છે. એટલે મહારાજે કીધું કે જીવ સુષુપ્તિમાં જાય ત્યારે તેને સુખની અનુભૂતિ થવી જોઈએ. તો સુષુપ્તિમાં જાય છે ત્યારે પણ આમ ઘણીવાર તો બહુ ઉદ્વેગમાં આવી જાય, દુખ્યો દુખ્યો થઈ જાય છે. એવું કેમ? અને થાય છે ને એવું ઘણીવાર, કોઈ સૂતા હોય અને ઉઠે ને તો આમ પરસેવ વળી ગયો હોય, એવું કેમ થતું હોય? છો વેળ્યો છે ક્યારે? વેળ્યો છે. હે આમ નહીં, ઉઠતા જાગ્રતમાં તો દરરોજ વળતો જ હોય, 24 કલાકમાં તમને થતો જ હોય. એમાં ગ્રહસ્થોને તો ઘરે જાય તો પરસેવ વળે, આમ દુકાને જાય તો પરસેવ વળે, બેઠે બે જગ્યાએ પરસેવ વળતો હોય. જવું ક્યાં? રાહ જોતા હોય કા? એક જ રસ્તો હશે, ઉપરનો મળતો હોય ત્યાં આમાં પરસેવ વળતો બંધ થાય. અહીંયા અમને પરસેવો ન વળે તમારે. એટલે એવું તો આપણે પાછું ધારી ન લે કે સાધુ થાય તો પરસેવો ન વળે. આ પ્રવીણભાઈ બોલે એવું જ છે, પરસેવો વળી જાય, ડબલ વળે સાધુને, ડબલ વળે ઘણી વાર તો. બોલો, એને ન વળે આમાં જે કીધું છે ને એ પ્રમાણે જેને હોય ને એને ન વળે. આત્મસત્તા એટલે જે મહાપુરુષ, મોટા પુરુષ, સત્પુરુષ, એની મર્યાદાની અંદર જે રહ્યો હોય, જેને ભગવાનનો સંબંધ થયો હોય. જો એક વચનામૃતમાં મહારાજે એવું કીધું કે જીવ નિર્વકલ્પી સ્થિતિને પહોંચે, અવસ્થાએ પહોંચેલો હોય, નિર્વકલ્પ અવસ્થાએ પહોંચેલો હોય તો પણ એને દુઃખ મટતું નથી. લ્યો, ક્યાં સુધી કીધું? પણ નિર્વિકલ્પ અવસ્થામાં જાય અને જો ભગવાનનો સંબંધ એને થાય તો એને વાંધો નથી. પણ ભગવાનનો સંબંધ ન થયો તો નિર્વિકલ્પ અવસ્થાવાળા કેટલાય હોય તો એને સુખ નથી, એને ઉદ્વેગ મેટતો નથી. તો આપણે કંઈક આ બ્રહ્મા શિવજી તો નિર્વિકલ્પ સ્થિતિ અવસ્થાથી કેટલા ઊંચા હતા તો એને અશાંતિ થઈ, એવું આવ્યું ને, એને અસુખ થયું. અને અલ્પ જેવો જીવ હોય, મહારાજ એક વચનામૃતમાં શબ્દ વાપરો, અલ્પ જેવો જીવ હોય પણ મોટા પુરુષની મર્યાદામાં રહેતો હોય અને જો ભગવાન સાથે એનો કનેક્શન થયેલું હોય, ભગવાનનું સ્મરણ કરતો હોય તો અખંડ સુખ છે. અને નિર્વિકલ્પ અવસ્થા કરતા એ અખંડ સુખ્યો છે, એવું કીધું. એટલે પછી સાધુ હોય તો એને પરસેવો વળે, બરાબર? એટલે તમારે આવવું હોય તો છૂટી છે તમે, પણ અહીંયા આવીને તમારે જે કરવાનું છે ને, અહીંયા કરવાનું છે ને એ અહીંયા જ કરવાનું છે પાછું, એમ છે બે જગ્યાએ. પણ અહીંયા થોડુંક સહેલું છે. હું તમારે શાસ્ત્રીજી મહારાજ કહે કે સાધુને કિલ્લામાં રહીને લડવાનું છે અને ગ્રહસ્થને તો ચારે બાજુ શત્રુઓ છે ને એની વચ્ચે રહીને તમારે લડવાનું છે. અને સાધુને કિલ્લો છે, શત્રુઓ તો છે પણ બહાર છે, અને કિલ્લાની અંદર રહીને લડવાનું છે. અહીંયા અમે થોડાક આડાવળા થાય તમે તરત ન કહો કે સ્વામી કેમ આમ ત્યાં સ્વામીને ફેરપીડો લાગે છે, અથવા તો તરત યાદી કે સ્વામી આમ ન કહેવાય, કરાય આપણે સ્વામી આમ ન રહેવાય, તરત યાદી દે. શું કામ? તો એક કિલ્લો છે, એ કિલ્લાની બહાર ગયા તો તરત. પણ તમારે આ જગતમાં તો હવે જગતની રીતે જેમ તમે હાવ ખરાબ વર્તો એમાં તો બધાય ઓહો તમે તો મોડર્ન છો. આ મોડર્નમાં તેમ જ છે ને, બીજું શું? તમે તો ઓલા થયેલા છો, અપડેટ થયેલા છો. એટલે આ વાલી શિક્ષાપત્રીની પરીક્ષાઓ લેવાય ને એમાં અમુક અમુક પ્રશ્ન મારે આમ પ્રશ્ન તો બધા આપણે હરિભક્તને દીધા હોય કાઢ્યા હોય, પછી અમુક અમુક પ્રશ્ન પાછા એમાંથી મારે તારવી નાખવા પડે, કારણ કે એમાં ઘણી વાર એમ થાય કે આ અપડેટ થયેલા હાથમાં આવશે તો પાછું ઓલું થાય, એટલે થાય છે કે સ્વામી આવો પ્રશ્ન શું કામ રાખ્યો. પણ આપણે વાત એ કરતા હતા કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, મહારાજ કે સુષુપ્તિમાં જાય છે તેમાં ઉદ્વેગ થઈ આવે છે, તો એ ઉદ્વેગ કેમ થતો હશે? શાસ્ત્રીજી મહારાજ વડતાલ ભણતા હતા, તો એક દિવસ હરિભક્તો ગામડેથી આવ્યા તો સ્વામી તો વાંચતા હતા રાત્રે મોડે, તો હરિભક્તો અગાસી માથે, ઉનાળાનો સમય ત્યારે પંખા ને એવું ન હોય એ સમયમાં, તો એટલે અગાસી માથે સૂતા હતા ને સ્વામી બેકસાધુ વાંચતા હતા. પેલા હરિભક્તો ચાર પાંચ આવીને સૂતા હતા, ગામડાના હરિભક્તો હશે. એમાં રાત્રે એક હરિભગત આમ બેઠા થઈને ઊભા થઈને ભાગ્યા, હઉ હઉ અવાજ કરવા માંડે તાણી તાણીથી. તે ઓલા સ્વામી, હે સ્વામી એક તરત કીધું, હે હે હું થયું આને એમ. ત્યાં તો પણ ઓલા પાળી પીઠ આવી ગઈ ને ભટકાણા જાગ્રત થઈ ગયા, એટલે કીધું કેમ ભગત હું થયું? તો કાંઈ નહીં કે માળા કે સ્વપ્ન આવ્યું હતું. હું તો કે ઓલા ગધેડા ઘરી ગયા હતા, ઓલું હા ગધેડા ઘરી ગયા ખેતરમાં, એટલે એવું સ્વપ્ન આવ્યું. એટલે અશાંત થઈ જાય ને, અશાંત થઈ જાય. સુષુપ્તિમાં શાંતિ થાય પણ સુષુપ્તિમાં રજોગુણ થોડોક પ્રવેશે તો દુઃખ આવે. કેવી રીતે? તો માનો કે આપણે ટ્રાવેલિંગ ભારતમાં તો છે ને, એટલે ટ્રેન તો જે થોડીક એમાં તો ઊંઘ આવી જાય, પણ ટ્રાવેલમાં જઈને ટ્રાવેલમાં ભારત આપણા ઇન્ડિયાના રસ્તા થોડાક ઓલા હોય અને એમાં હવે સ્લીપિંગ કોચ આવ્યા છે, એટલે કે બધા સ્લીપિંગ કોચમાં વધારે લે ટિકિટ. શું કામ? તો કે થોડોક આરામ થઈ જાય. પણ સુવે, પણ સુવે તો એમાં કેવું સુખ આવે? હે કેવું સુતાશો? અમિતભાઈ ગયા છો કે નહીં તમે ભારતની આ સવારી નહીં કરી હોય? કરી છે તો ઊંઘ આવી ગઈ હતી. સુખ ન આવે, ઊંઘ આવે ખરી. આમ થાય કે આમ લાગે કે હાલો થોડુંક આમ ઊંઘ લઈ લઈ, પણ હજી ઊંઘ લીધી હોય ને ક્યાંક બ્રેક લાગે ને ક્યાંક જોટો લાગે ને ક્યાંક ઠેકડો મારે, ક્યાં ઊંઘ જાગ્રત થાય ને વળી પાછું ઘડીક જાગ્રત ઘડીક સુસુપ્તિ, ઘડીક જાગ્રત ઘડીક સુસુપ્તિ, આખી રાત હુઈને તોય એમ થાય કે હજી દિવસે નાઈ ધોઈને કે હવે હુઈ લઈ થોડુંક. સુખ ન આવે. શું કામ? કે એમાં જાગ્રત પ્રવેશી જાય છે. જાગ્રત સ્વપ્ન બે છે એમાં, એમાં વચ્ચે આવે ને જાગ્રત અને સુષુપ્તિની વચ્ચે સ્વપ્ન અવસ્થા રહેલી છે. જાગ્રત અને સુષુપ્તિ એની વચ્ચે સ્વપ્ન અવસ્થા, અને સ્વપ્ન અવસ્થા અતિ અલ્પ છે પણ બહુ મોટી ભોગવી હોય ને એવું લાગે. મહારાજે એમ કીધું છે કે એક સેકન્ડનો સોમો ભાગ એટલી જ વાર જીવ કંઠ પ્રદેશમાં આવે અને એ સ્વપ્ન થાય છે. એક સેકન્ડનો સોમો ભાગ હો એટલી વાર કંઠમાં આવે એટલી વારમાં સ્વપ્ન થાય છે. અને સ્વપ્નમાં તો આપણે કેટલા એક સ્ટોર બનાવી લીધો એને હકેલી લીધો, બીજો સ્ટોર બનાવી લીધો એને હકેલી લીધો, પછી બીજો મોટો બિઝનેસ કરી લીધો એને હકેલી લીધો, અને છોકરા થઈ ગયા પરણી લીધા, ઓલું તોલું કેટલું થઈ જાય, થઈ જાય કે નહીં? અને જાગીત પાછી જ્યાં હોય એક સેકન્ડ અલ્પ, એટલે એ સુષુપ્તિ અને જાગ્રત બે અવસ્થાની વચ્ચેની અવસ્થા હશે ને અતિ અલ્પ છે પણ બહુ ઝાઝી ભોગવી એમ લાગે. એ તેજસાભિમાની એમાં કીધું છે, ઓલામાં વિશ્વાભિમાની કીધું છે. વિશ્વાભિમાનમાં એ સ્થૂળને બધું પકડે છે, જાગ્રતમાં બધું સ્થૂળ પકડે છે અને ઓલું તેજને પકડે છે, અને એ પકડીને અતિ અલ્પ હોય છે. એટલે સંતો એમ કે સ્વપ્ન કેવું છે? તો જ્યારે સ્વપ્નમાં હોય ત્યારે સુખ સુખ, અને આંખ ખુલે તો કશું નથી હોતું, કશું નથી હોતું. સ્વપ્નમાં દેખ્યું એવું કાંઈ હોતું જ નથી આંખ ખોલ્યા પછી. અને આ આખું જગત દેખાય છે એ બધું શું છે? જાગ્રતમાં સ્થૂળ, એ જાગ્રતમાં, ઓલો સ્વપ્નમાં છે. સ્વપ્નમાં આંખ વિચેલી છે એટલે જે બધું દેખાય છે આંખ વિચેલી ત્યાં સુધી એ બધું સાચું લાગે છે, આંખ ખુલે તે બધું મટી જાય છે. અને જાગ્રતમાં જે દેખાય છે એ આંખ વિચાય એટલે બધું મટી જાય છે કે નહીં? આંખ જ્યાં સુધી ખુલે છે ત્યાં સુધી બધું સાચું દેખાય, પણ આંખ વીંચી એટલે આંખ વિચારણી તો બધું ખોટું, જ્યાં પછી કાંઈ રહ્યું એક જરી કંઈ ન રહ્યા, એ ખોટું છે. પણ એનામાં જ્યારે રજોગુણ મિક્સ થાય, રજોગુણ મિક્સ થાય એટલે એમાં દુઃખ, ખળભળાટ ઊભો થાય, દુઃખ ઊભું થાય, અને દુઃખ ઊભું થાય એટલે એને દુઃખ આપે છે. એટલે મહારાજે કીધું કે સુષુપ્તિમાં જીવ જાય છે ત્યારે પણ એને સુખ રહેતું નથી, સુષુપ્તિમાં જાય છે. એટલે આ ગુણના ભેદ છે, અને ગુણને ભેદે કરીને એને સુખ અને દુઃખ થયા કરે છે. પણ આમ તો મહારાજે પાછો છેલ્લે શબ્દ એવો પણ વાપ્યો કે જ્યાં સુધી ગુણનો યોગ છે, જોજો હવે બહુ સમજવા જોઈએ, જ્યાં સુધી જીવને ગુણનો યોગ છે ત્યાં સુધી એને ક્યારેય સુખ થાય નહીં. હવે પ્રશ્ન એ થયો, હવે સમય તો ઓછો છે, પ્રશ્ન એ થયો, મહારાજે તો સુખની જ ના પાડી, ગુણનો યોગ મળો. ગુણનો યોગ એટલે કયો ગુણ? જાગ્રત, સોરી, સત્વ, રજોગુણ, તમોગુણ. તો સત્વગુણ છે એ તો સુખ કહેવાય ને, સત્વગુણમાં સુખ થવું જોઈએ કે નહીં? પ્રવીણભાઈ તમે શું સમજાવવામાં, સત્વ શાસ્ત્રોમાં કીધું સત્વમ યદ બ્રહ્મ દર્શનમ એમ કીધું, તો સત્વગુણમાં તો સુખ થવું જોઈએ કે નહીં? તો સત્વમે ના પાડી, એમાં તો એકલો ક્યારે સત્વ રહેતો જ નથી, નકરો સત્વગુણ તો ક્યારે હોતો જ નથી, રહેતો જ નથી. હારે રજોગુણ આવે, રજોગુણ આવ્યો એટલે આપણને ખાલી સુખની ભ્રાંતિ જ હોય છે, સુખ હોતું નથી, સુખની ભ્રાંતિ થાય છે, અને એ અલ્પ જેવું સુખ આપણને અનુભવાય છે. આપણને અલ્પ સુખમાં પણ બહુ સુખ લાગે છે એટલે આપણે એને પકડી લઈએ છીએ. સુખ તો ત્રણ ગુણનો સંબંધ જ્યારે મટે ત્યારે એને સુખ સુખ થાય, પણ ત્રણ ગુણનો સંબંધ મટે કેમ? આ દેહમાં હોય ત્યાં સુધી મટે નહીં. એટલે આપણા શાસ્ત્રોએ એમ કીધું ત્રણ ગુણનો સંબંધ મટે એટલે શું? તો એના ફળનો સંબંધ મૂકી દેવાનો, ફળ, એનું ફળનો સંબંધ છોડી દેવાનો, ફળ એનું ફળની ઈચ્છા નહીં રાખવાની. સત્વગુણમાં આપણને સારો ભાવ હોય, સત્વગુણ જેમ વધે તો એમાં આપણને સારા સારા. આમ તો માણસ છે ને સત્વગુણમાં ઝાઝો રહી નથી શકતો, સત્વગુણ ઝાઝો હોય ને તો એ એમાંથી હાવલા મળતો હોય રજોગુણમાં જવા માટે. સત્વગુણને ઓળખી પણ નથી શકતા ઝાઝા માણસો, નહીં તો સત્વગુણ હોય ત્યારે તો મન અતિ સ્થિર હોય, શાંત હોય, અને એ સત્વગુણનો વધારો કરી અને એ સમયે જો સત્વગુણને ભગવાનનો સંબંધ માન દે તો એ ગુણથી પર થઈ જાય. એમાં ભગવાનનો સંબંધ થયો ને તો એ નિર્ગુણ થઈ ગયો કહેવાય, ભગવાનનો સંબંધ થાય તો એ નિર્ગુણ થાય, અને નિર્ગુણ છે ને એ એને સુખ આપે, સુખ જ છે. જો જીવને ભગવાનનો સંબંધ થાય તો જ એને સુખ થાય, યા તો સુષુપ્તિમાં અજ્ઞાનતામાં સંબંધ થાય તો સુખ થાય, યા તો જાગ્રતમાં જો એ ભગવાનથી નજીક થાય તો સુખ થાય. નકરો જાગ્રતમાં એને સત્વગુણ આવે તો સુખ નથી થતું, સુખની ભ્રાંતિ થાય છે, પણ એ જાગ્રત અવસ્થામાં, જાગ્રત અવસ્થાને ઓળખી લે, સત્વગુણને ઓળખી લે, અને એ ઓળખીને એ સત્વગુણની અંદર ભગવાનનો સંબંધ કરી લે તો એને સુખની અનુભૂતિ થાય, નહીંતર સુખની અનુભૂતિ એને થતી નથી. એટલે સમજવાનું તો એ છે કે જીવ છે ને ઘડીએ ને ઘડીએ અવસ્થાઓ બદલાવા જ કરતો હોય, કાં જાગ્રતમાં હોય, કાં સ્વપ્નમાં હોય, કાં સુષુપ્તિમાં હોય, સત્વગુણ હોય, રજોગુણ હોય, તમે ક્ષણે ક્ષણે એના ગુણો બદલતા જ હોય. પણ જ્યારે સત્વગુણનો ભાવ આવતો હોય ને જાગ્રત અવસ્થા આવતી હોય એને આપણે ઓળખવી જોઈએ. કેટલા ઓળખે? એ અભ્યાસ કોણ કરે? કોઈ અભ્યાસ ન કરે એટલે જ જીવને શાંતિ નથી થતી. ભગવાને આ શીખવાડ્યું છે, એનો અભ્યાસ કરવો જોઈએ. જો આપણે સવારમાં હોઈએ, આપણે સવારમાં સરસ મજાનો ડ્રેસ પહેર્યો હોય, આપણે ધોતી ચાદરની બધું પહેર્યું હોય, અને ત્યારે આપણી પાસે કોઈ આવે તો આપણે શું કહીએ? આપણે છોકરો આવે અથવા કોઈ આપણને આવીને મળે તો આપણે શું કહીએ? કિરીટ ભગત, જય સ્વામિનારાયણ કહીએ ને, તો સવારનું ભગત કહીએ. અને સ્ટોરે ઊભા હોય તો શું કહીએ? શેઠ કેમ છે એમ કહીએ ને, તો ત્યારે શેઠની પોઝિશન થઈ, ઓલે પણ ભગતની પોઝિશન. પણ જ્યારે ભગતની પોઝિશન હોય એ પોઝિશન આપણે ઓળખી અને એ પોઝિશનને વધારવી જોઈએ, એ સમયને વધારવો જોઈએ, એને ઓળખી અને એમાં ભગવાનનો સંબંધ કરવો. જેટલો ભગવાનનો સંબંધ થાય એટલું જીવને સુખ થાય. હવે આ વાત તો આમ થઈ, પણ એમાં જો ભગવાનનો સંબંધ થાય તો સુખ થાય. મહારાજે તો આમાં એમ કીધું કે આ બ્રહ્માદિક હતા એ બધા તો આત્મસ્થિતિએ બ્રહ્મસ્થિતિએ વર્તતા હતા, આ ત્રણ ગુણથી પર થઈ જતા હતા, એ તો ત્રણ ગુણમાં જ હોય, આમ તો સત્વ રોજ એ હજી ગુણમાં જ કહેવાય, ત્રણ ગુણમાં જ હોય, પણ તો એ બ્રહ્મસ્થિતિ વર્તતા હતા, તોય એને વિક્ષેપ થયા, તો દેશકાળાદિક છે ને એ પણ વિક્ષેપ કરે, માટે સારા દેશકાળાદિક સેવા. તો સારા દેશકાળાદિક કેવા કોને? તો જ્યાં સત્પુરુષનો વાસ હોય ત્યાં ગમે એવો વાતાવરણ પણ એની આજુબાજુ એ સારો દેશ થઈ જાય. સાચા સત્પુરુષ એનો સંગ રાખવો, એટલે સારો સંગ રાખવો. સારો સંગ રાખે તો એને સુખ થાય, અને નબળો સંગ રાખે તો એને દુઃખ જ થાય. એટલે સારો સંગ રાખે તો એને શાંતિ થાય. એટલે બધાય કરતાં ઉત્તમ બતાવ્યું મહારાજ આ વચનામૃતમાં આત્મસત્તા રૂપે રહ્યાનું આ વચનામૃત છે. તો આત્મસત્તા રૂપે રહ્યો કોને કહેવાય? તો જે સત્પુરુષનો સંગ કરે છે એ એની મર્યાદામાં રહ્યો છે, એ આત્મસત્તા રૂપે રહ્યો છે. સાર એટલો કે પોતે શ્રીજી મહારાજે બાંધેલી મર્યાદા, સત્શાસ્ત્ર તે બાંધેલી મર્યાદા તમારા માટે અને ત્યાગીઓ માટે, બહેનો માટે, પુરુષો માટે, બધા માટે જે કંઈ મર્યાદા બાંધી છે, એટલે કે આપણી જે શિક્ષાપત્રી, શિક્ષાપત્રી પ્રમાણે જેનું વર્તન હોય અને એ પ્રમાણે જે રહેતા હોય અને સત્પુરુષની આજ્ઞા પ્રમાણે રહેતા હોય, એની રુચિ પ્રમાણે રહેતા હોય, એને સદાય ભગવાનનો સંબંધ થાય અને એ નિર્ગુણ થાય, એ આત્મસત્તા રૂપે છે. ભલે પછી દેહ રૂપે હોય, આ દેહથી વર્તતા હોય, આ લોકનું કાર્ય કરતા હોય, પણ સત્પુરુષની મર્યાદામાં એની આજ્ઞા પ્રમાણે કરતા હોય તો એ આત્મસત્તા રૂપે રહ્યા છે. અને ઓલા સદાય બ્રહ્મસ્થિતિએ વર્તતા હોય તો એ આત્મસત્તા નથી, તો એ આત્મસત્તા નથી, એને વિક્ષેપ થવાનો છે, એને વિક્ષેપ આવવાનો છે. જો જરીકે એને યોગ થયો, દેશકાળક નબળાનો યોગ થયો તો વિક્ષેપ થાય. હવે નારદજી કેવા? અમે નારદજીનું લગભગ નામ આવ્યું ને ક્યાંક, તો નારદજી તો કેવા કહેવાય, મોટા કહેવાય. આપણે બધી એક્ઝામ્પલ દઈએ, આ તો આપણે સમજવા માટે, એ તો એવા મોટા છે. પણ નારદજીએ અંબરીશ રાજાની દીકરી એનો હાથ જોયો, સાધુ પુરુષ રાત હાથ બતાવે ને બધા, ત્યાં કે બાપુ જોવો, તો બાપુ આવ્યા તે જોયો, તો એને એમાંથી પીડ્યા અને એ માર્ગમાંથી ચલાયમાન થયા. હવે આવી સ્થિતિ જેની પહોંચે પણ એ જો મર્યાદા ચૂક્યા થોડીક તો એનો ભંગ થયો. એટલે મર્યાદા છે. મહારાજે વચનામૃતમાં કીધું કે વૈરાગ કરતાં પણ નિયમ છે ને એ અધિક છે. નિયમ છે એ વૈરાગનું કામ કરે છે. ઘણીવાર વૈરાગ છે એ ઝંઝા અટવાય રહી, પણ નિયમવાળો છે આગળ વધી જાય, નિયમવાળો છે એ આગળ વધી જાય. એટલે જો એકાંતિક ધર્મમાં ચાર વસ્તુ આવે છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એ ચાર આવે ને, ચાર વસ્તુ હોય એને કોણ એને કહેવાય એકાંતિક ભક્ત કહેવાય. જેમાં ચારેય વસ્તુ હોય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એમાં ચાર એકાંતિક કહેવાય. પણ મહારાજે શિક્ષાપત્રીમાં બે વસ્તુ લીધી, બેને કાઢ નાખી. કયો પ્રવીણભાઈ, હમણાં શિક્ષાપત્રી જયંતિ છે, હા, ધર્મ, ધર્મેણ સહિતા ભક્તિ, એમ કીધું ને, ધર્મેણ સહિતા ભક્તિ, બે વસ્તુ લીધી, વૈરાગને જ્ઞાનને કાઢી નાખ્યું. એટલે કાઢી નાખ્યું એટલે આવું ઓલું ન કહેવાય, પણ ધર્મ એટલે મર્યાદા, મર્યાદા એ સહિત પ્રભુની સાથે, ભગવાનની સાથે જેનો સંબંધ છે, એટલે જે શાસ્ત્રએ બાંધેલી આપણી મર્યાદા છે એની બહાર જે ગયો એને વિક્ષેપ થવાનો, થવાનો ને થવાનો. એટલે આપણે હંમેશા શિક્ષાપત્રીની આજ્ઞાઓ છે કે આપણા જે પંચવર્તમાન છે એને સતત જોયા કરવા જોઈએ. આપણે તો હમણાં શિક્ષાપત્રી જયંતિ આવી રહી છે, આવતા મંગળવારે જ છે, તો આપણે આજે દિવસે એને યાદ કરીએ. તો આ વચનામૃતની અંદર મહારાજે આમ લીધું થોડુંક ઊંડાણથી, પણ અતિ સરળ વાત મહારાજે બતાવી દીધી કે આત્મસત્તા રૂપે રહેવું એટલે શું, તો કે સત્પુરુષની આજ્ઞામાં રહેવું, એટલું જ. સત્પુરુષની આજ્ઞામાં મા ગુણાતીતાનંદ સ્વામી કહેતો કે બે સારા સાધુ, ચાર સારા સાધુ અને બે સારા હરિભગતની સાથે જીવ જોડી રાખવો, એવું કામ કે એવા સંત, એવા હરિભગત એની સાથે જીવ ચડ્યો અને આપણે થોડોક ફેરફાર થાય તો તરત આપણે રોકીએ ઢોકીએ, નહીંતર ગમે એવા હોય, એવા સમજણવાળા હોય, વડીલ હોય, જ્યાં સુધી પ્રેમ ન થાય ત્યાં સુધી હેત ન થાય, સમજી રાખજો. અને પ્રેમ થાય ને અહીંયા કેલ્ક્યુલેશન ન હોય, ત્યાં તો તરત જ ઓલું શું કે આપણે એમાં સમજણમાં તો એનાલિસિસ, એનાલિસિસ એ ન કહેવાય, કોમ્પ્રોમાઇઝેશન હોય, ત્યાં લેટ ગો કરવાનું હોય, જ્યાં પ્રેમ થયો ને લેટ ગો થાય. ઓલી પુરાણી સામે તમે ભણતા ત્યારે વાતચીત કરતા, એક પુરાણી સામેની વાતોમાં એક વાત સરસ આવે છે. બે ગામડામાં બે માણા તેમજ એક વઢવેડ થઈ તો બોલવાનું બંધ થયું. બે કીટા કર્યા તે બે બોલે નહીં, ઘણો સમય લાંબો થઈ ગયો. હવે ગામડાનો સમય હોય, હા ગામડાનો સમય હોય તો કરે હું, તો હવે બે હોય તો ઓલા રાંધી દેને કરી દે. ઓલો શિયાળાનો સમય એ છે તો ઓલો ગરધણી હવારમાં થોડોક ટાયર ચડી તો ઓલો તાપ પાયો તો બે રૂપિયા કે રાંધતી છે રોટલા બટલા કંઈક તાપતા હતા તે એ જમાનો. એટલે આવડા લોકોને તો પાછી ત્યારે કરશું કે એટલે ફાયર કરતા હતા અત્યારે સમજે તો એ કરતા હતા. તો એ જમાનામાં તો ઓલા સોણ આપે ને તો નાળી આમ થોડીક બહાર રહી છે ને દોરી અડી ગઈ ઓલાને તો હળગવા માંડી. એટલે બૈરું યત તો હોય ને, પ્રેમ તો હોય જ ને, ભલે બોલે નહીં તો અબોલા હોય તો હવે હળગી, હવે બોલવાની નહીં, શું કરવું હવે. એટલે એને ચાલુ કે કોઈની નાળી બળે, કોઈની નાળી બળે એમ બોલવા માંડે. એટલે ઓલાને કોઈ છે તો નહીં, તો મારી જશે આમ જોયું તો નાળી બળે તો તરત એને ઠારી નાખી. અને પછી એમ જોયું ઓહો હો હો કેવું મારામાં યત છે, એને તો મારામાં કેવું હેત છે, હું જ એવો છું તો હું બોલા કરું આને એમ થયું. પણ હવે તો પછી બેને અહમ તો હોય જ, હું કાંઈ કેમ. વળી એકાદ દિવસ છો કે મનમાં થયારે બહુ ગુણ હો હવે ક્યાંક અથડામણ થઈ હોય તો અબોલા થઈ જાય, પછી પાછું બે અહમ તો છૂટે નહીં. પછી એક દિવસ બાજુમાં હાવણી પડી છે, ઓલો બે તાપણું કરતો હતો, હાવણીને હળી લઈને આને શું કહેવાય આને શું કહેવાય હ તો ઓલી બહી રૂકે કે હવે આને શું હવે એકલું એકલું બોલે તો નહીં કાંઈ, હળી કહેવાય શું કહેવાય. તે નાખી કે આ નાખ્યું, આ ઓલી અંદર આગમાં નાખ્યું કે આ હળી નાખીને બળી ગઈ, આ આપણા બેને સમજ્યા બળી. કોમ્પ્રોમાઇઝેશન, જ્યાં પ્રેમ હોય ને ત્યાં કોમ્પ્રોમાઇઝેશન હોય, અને જ્યાં પ્રેમ ન હોય ત્યાં કેલ્ક્યુલેશન થાય. એટલે સમજી રાખો, આપણે જ્યાં જ્યાં કેલ્ક્યુલેશન થતું હોય, ઘણી વાર આપણે સત્સંગમાં નમ થઈ જાય આવું આવું જ કર્યા કરતા હોય છે, આમાં આમ જ કર્યા, એ કેલ્ક્યુલેશન છે. ઘડીએ ઘડીએ વઢવેઢ થયા કરે, અશાંતિ થયા કરે ઘરમાં, કેમ ઘરમાં જાય તો તમે તો હા સમજતા જ નથી ને, હવે આવો ના હો આવું એટલી વાત ન સમજી શકો. હા એ કે છે બરાબર કહેતા છે, કાંક સમજતા ન હોય એમ, ત્યારે ત્યાં કોમ્પ્રોમાઇઝેશન થાય છે. કેમ, પ્રેમ છે અહીંયા. અને ઓલો હરિભગત જરીક ક્યાંક કહી દેતો એ મારો એટલી વાત મને સમજતો હોય, કેમ પ્રેમ નથી, હેત નથી. એટલે ત્યાં કેલ્ક્યુલેશન થાય છે. એટલે હેત અને પ્રેમ એ, એટલે જ્યાં, એટલે મહારાજા એમાં શિક્ષાપત્રીમાં લીધું કે ધર્મેણ સહિતા ભક્તિ, એટલે ભક્તિ ભક્તિ લીધી. એટલે આપણે તો વચનામૃતનું આત્મસત્તા રૂપે રહ્યાનું આ વચનામૃત છે. એટલે ભગવાન ને ભગવાનના જે સાચા સંત હોય એની મર્યાદામાં, એટલે એની સાથે અતિશય હેત જોડી દઈએ તો એ જેમ એ ટાઈમે ટાઈમે આપણને યાદી આપે. હરિભગતમાં હેત જોડેલું હોય તો આપણને યાદી આપે, અને આપણે તરત ખુલ્લા દિલથી એને કહી શકીએ. ક્યાંક ભૂલ થતી કે ભાઈ મારે આવું થઈ ગયું તો શું કરવું, મારે આમ થઈ ગયું શું કરવું. હવે હેત જ ન હોય તો આપણે ખોલીને ન કહી શકીએ, અને જે હેત હોય ન કહેવું હોય ને એવું કહેવાય જાય. જે અંદર હાવ દબીને રાખ્યું હોય ને એ બધું અહીંયા બહાર નીકળી જાય. એટલે મોટો ફાયદો છે કે સારા ભગવાનના ભક્ત હોય એની સાથે જાણી જોઈને આપણે હેત કરવું જોઈએ. અને હેત કરીએ તો એ જ એકાંતિક ધર્મ છે, અને એ જ આત્મસત્તા છે, બ્રહ્મ સ્વરૂપ છે, એને કીધું છે. તો આ સુંદર આ વચનામૃત છે. મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ તમે દર રવિવારે અમને એક એક વચનામૃત દ્વારા નવી નવી વાતો સમજાવો છો, અમને પણ અંતરમાં જેવું તમે અતિ સરળતાથી, કેટલું અઘરું અઘરી વાત છે પણ મહારાજ તમે અતિ સરળ અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મને અતિ સ્થૂળ રીતે અમને સમજાવી દીધી છે. હવે એને સમજીને અમે અમારા અંતરમાં એને ચરિતાર્થ કરીએ એવી મહારાજના શ્રીચરણોમાં પ્રાર્થના કરી અને પૂર્ણ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, આવતા મંગળવારે અને 16 તારીખ શિક્ષાપત્રી જયંતી છે. શ્રીજી મહારાજે સ્વહસ્તે લખી નહોતી, નાની એવી શિક્ષાપત્રી છે. સાગરમાં ગાગરમાં સાગર સમાવી દીધો. 350 શાસ્ત્રોનો સાર, ખાલી 212 શ્લોક, નાની એવી શિક્ષાપત્રી, વાંચીએ ને તો લગભગ અડધો કલાક ન થાય, 15-20 મિનિટમાં વંચાઈ જાય એવી શિક્ષાપત્રી, પણ એટલું મહાન, મોટી મોટી આજ્ઞાઓ પણ સરળતામાં સમજાવી દીધી છે. આવી મોટી, આમ તો આપણું સુરક્ષા કવચ છે. આ મોટા મોટા મિનિસ્ટરો હોય ને, એને ઓલી ઝેડ પ્લસ સુરક્ષાઓ મળતી હોય, તો આપણે તો આ છે ને કેટલાય ઝેડ પ્લસ સુરક્ષા ભગવાને આપી છો, કે એ ઘેરાની અંદર જોઈ રહ્યા તો એને કાંઈ કોઈ એટલે કોઈ ડેમેજ ન કરી શકે. એવી મહારાજે નાની એવી શિક્ષાપત્રી પણ અતિ મોટી સુરક્ષા સ્વરૂપે આપણને આપી છે. એની 195મી જયંતિ છે. તે દિવસે સાંજે આપણે અહીંયા ગુરુકુલમાં પૂજનની વ્યવસ્થા કરીશું, તમને મેસેજ કરવામાં આવશે. અને તે દિવસે સવારે જ આપણે શિક્ષાપત્રીનું વાંચન આખા દિવસ દરમિયાન થાય એનું બધાએ આગ્રહ રાખવો, અને સવારે સિંહાસનમાં એક કપડું નાનું એવું પાથરી શિક્ષાપત્રીને પધરાવવી, અને સવારમાં એને પ્રણામ આરતી પ્રાર્થના જે થતું હોય સવારનું એની સાથે કરવું, અને સાંજે જ્યારે અહીંથી પૂજન કરાવવામાં આવે ત્યારે, અથવા તમને અનુકૂળતા ન હોય આમાં જોઈન્ટ થવાની, તમારી રીતે જન્મંગલનામાવલી કે બીજી રીતે શિક્ષાપત્રીનું પ્રગટ ભગવાન મદ રૂપમ મદ વાણી, ભગવાને કીધું આ મારું સ્વરૂપ જ છે એમ કીધું, તો એનું પૂજન કરવું અને અહીંથી પણ કરાવવામાં આવશે. અને બરાબર તે જ દિવસે સંતો, બે સંતો અટલાન્ટાથી પધારે છે, પૂજ્ય નિર્ગુણદાસ સ્વામી અને હરિનિવાસ સ્વામી, બંને સંતો પધારે છે, તો આપણને એના પણ દર્શન થશે અને પૂજનમાં એમાં લાભ મળશે. બીજું 16 તારીખે સંતો જે આવે છે એમાંથી બે સંતો ઇન્ડિયા 20 તારીખે એટલે આવતા શનિવારે જવાના છે, પૂજ્ય આપણે ધ્યેય સ્વરૂપદાસજી સ્વામી અને નિર્ગુણદાસજી સ્વામી, બંને સંતો ઇન્ડિયાથી આવેલા. હવે ત્યાં વેકેશનો ખુલી ગયા છે, છાત્રાલયોને સ્કૂલો ચાલુ થઈ છે, એટલે પાછા બંને સંતો ત્યાં ઇન્ડિયા જાય છે. તો 20 તારીખની એની ઇન્ડિયાની ટિકિટ છે, તો એ પણ જાણકારી. બીજું, આ વીકની અંદર 2-3 ભક્તોના થાળ હતા અહીંયા, ઠાકોરજીના થાળ, સંતોને રસોઈ હતી, એના નામ એનાઉન્સ કરીએ છીએ. એક મહિલા ભક્ત, એટલે આપણે ઘનશ્યામભાઈ મીરાણી છે, એના કોઈ સંબંધી મહિલા ભક્ત છે, એના તરફથી થાળ હતા. બીજા જીવરાજભાઈ વસાણી, એમના તરફથી થાળ હતા, એના પોત્રી એના જન્મદિવસ નિમિત્તે. ચેતનભાઈ પટેલ, એના દીકરી એના જન્મદિવસ નિમિત્તે પણ થાળ હતા. આ ત્રણેય ભક્તોએ ઠાકોરજીના થાળ અહીંયા કરાવેલા. બીજું, આવતા રવિવારે હરિજયંતિ છે, એટલું બધા ભક્તો અનુસંધાને રાખજો. સારું. અને શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે આપણે એક ક્વિઝ મૂકીએ છીએ, લગભગ બધા ભક્તો ભરે છે, કોઈ કોઈ ભક્તો હજી એમાંથી રહી જતા હોય તો ખાસ આગ્રહ રાખીને ભરજો. ખૂબ ભક્તો રાજી થાય છે, એટલા બધા ભક્તો અમે સંતોએ પણ નહોતું કલ્પ્યું. હજી 2 દિવસ પહેલાં શિક્ષાપત્રી ક્વિઝ મૂકી છે, તો અત્યારે થોડીક વાર પહેલાં બપોરને મેં જોયું 2500 ઉપર હતા, અત્યારે લગભગ 3000 ઉપર ભક્તોએ જો એમાં એ ભરી હશે. બહુ ભક્તો ભરે છે, આખા દેશ દુનિયામાં. આ તો એકવાર ક્લિપ મૂકી દીધી, ભક્તો બધા ફોરવર્ડ કરે, ઇન્ડિયામાં બધે, ભારત અહીંયા અમેરિકામાં, બધા બીજા કન્ટ્રીઓથી ભક્તો જ્યાં જ્યાં છે બધા ખૂબ રિવ્યુ ખૂબ આવે છે, બધા રાજી થાય છે. તો તમે પણ ભક્તો એનો લાભ લેજો. આપણે દર અઠવાડિયે, આમ તો હમણાં 2-3 દિવસે મૂકી, આજે મૂકી છે, હજી શિક્ષાપત્રી જયંતિ એક ક્વિઝ મૂકશું, અને પછી દર અઠવાડિયે એક ક્વિઝ મૂકશું. થોડીક આપણી પાછી ક્વિઝો તૈયાર કરી છે તો મૂકશું. તો બધા ભક્તોને સહેજે સહેજે આપણી મહારાજની આજ્ઞા છે એ આપણે મેમરિંગ થાય. ઘણી વાર આપણે ભૂલી જતા, આપણે ખબર જ હોય આજ્ઞા, પણ આ પરીક્ષા ભરીએ ને એમાં એવી નાની એવી આમાં સૂક્ષ્મ થોડોક જ ફેર હોય તો ભૂલી, જો આજે આમાં 1-2 પ્રશ્ન છે તો ઘણા ભૂલા પડે છે, કે મળું આ તો ખબર જ હતી અને આમાં આમ જ હોય તો આમ કેમ થઈ ગયું, શું કામ. તો આપણે રૂટિંગ ઘણી વાર હોય, શિક્ષાપત્રી દરરોજ વાંચતા હોય ને એટલે રૂટિંગમાં હોય, આવી ગયા હોય, એટલે શિક્ષાપત્રીનો એટલું બધું અનુસંધાન ન હોય, પણ ભરીએ ત્યારે આપણને ખ્યાલ આવે અને જાગૃતિ આવે. તો સારું. તો બધા ભક્તો શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે વિશેષ પાઠ થાય, માનો કે અનુકૂળતા હોય તો વધારે પાઠ પણ કરવા, ફ્રી હોય તો, મહારાજની વાણી સ્વરૂપ જ છે એવું કરવું. હા, આજે ગુરુ મહારાજને અને દેવપ્રસાદ સ્વામી વગેરે સંતોએ બધા જ ભક્તોને યાદ કરીને જે સ્મરણ કીધા છે, અહીંયા આપણે અમેરિકાના જે કાર્યકર મુખ્ય જે લીડ પર્સન ભક્તો હતા એની એક મિટિંગ હતી, એ મિટિંગમાં જે ગુરુ મહારાજને ભક્તો હતા બધા ભક્તોને યાદ કરીને જે સ્મરણ કીધા છે. હવે અહીંથી આપણે આરતી થાળ પ્રાર્થના કરશું. જન મન રંજન કમળ નયન નિજ જન મન રંજન સંત જન સુખ ધામ રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ વાળું કરો ઘનશ્યામ રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ મણિમય મંડપ પાછોટ દીધો ડાળી કંચન થાળ મહી ભોજન બહુવિધ જમજો જન સુખકારી રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ વાળું કરો ઘનશ્યામ રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ રોટલા પૂર્યા બાજરી જુવારના માખણ પૂરી દઉં જાજુ કઢિયલ દૂધના ભર્યા છે કટોરા સ્વાદુ રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ વાળું કરો ઘનશ્યામ રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ લાપસી ચૂરમો જોડીને પીરસું દૂધ સાકર સુખકારી ખીચડી ધીરે તાપે ચડેલી જમજો નિકુંજ બિહારી રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ વાળું કરો ઘનશ્યામ રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ તાજા દહીની કઢી બનાવી ધણે ઘીએ ચમકાવી મેથી પલક તા ધડ જાની ભાજી જો તમ કાજે લાવી રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ વાળું કરો ઘનશ્યામ રસિક પ્રિયા